એની પ્રોપર્ટી હોય. વ્યાખ્યાન વાપરવાથી એ છે કે એટલે વ્યાખ્યાન એટલે શું એ અંદામાં હતું. આ એ ભાષા અમે કરું છું વ્યાખ્યાની એટલે ઉપદેશી છે. જગત જગત જગત ના હિતકારી, જગત જગત બધા જીવ માત્ર ને હિતકારી હોય કે કોઈ જીવ નું ભૂંડું ના થતું હોય. પણ મોહ ને હારી ની કરવું એ બહુ અઘરું કામ છે. તે જ વાણી કે એમની એવી છે મોહ ને હરી લઈ નારી શું કે દાખલા તરીકે તમે બોલતા હો એ મને બહુ જ ગમતું હોય એ મોહ કહેવાય ના એ મોહ ના. એટલે કયા મોહ એટલે કયા મોહ એટલે સંસાર મોહ. આ મોહ તો ઉડતો દેહ ઉડતા આ મોહ તો દેહ જ ઉડતો સારું તો મારી પણ આવવાનું કામ તારું કામ પૂરું થાય સમજ ને. સફળ જગત હિતકારીની હારી હારી નહી મો સફળ સફળ જગત હિતકારીની હારીની મો તારીની ભવાબ્ધિ મોક્ષ તારીની પ્રમાણી છે. તારીની ભવાબ્ધિ સંસાર ભવાબ્ધિ સંસાર સમુદ્ર ને તારનારું મોક્ષ ચારીણી મોક્ષ ચારીણી મોક્ષ ના તરફ ચર્યા કરાવનારી એ પ્રમાણી છે. પ્રમાણ કોણ એમ પ્રમાણી છે એટલે એમ પ્રૂફ ગેરંટી આપી છે. હા પ્રૂફ આપે એમ ગેરંટી આપી છે. પ્રમાણ છે પ્રમાણ આપણે નહીં કહેતા પ્રમાણ છે. કેમ છે પ્રમાણ પ્રમાણ પ્રમાણ ગિરધર ના યાદ આયા. હું કઈક વાક્ય હારા બોલું ને એટલે પેલા ગિરધર પ્રમાણ પ્રમાણ પ્રમાણ બરોબર. ઉપમા આચાની જેને સમા રાખવી તે રથ. ઉપમા આચાની સમા રાખવી તે રથ કે છે. અને આ ઉપમા આપવા નથી આ તમારે તમારે ના રાખી તું આને ઘણા લોકોનું કહું કે હું આ ના તોલશો તારી બુદ્ધિ મપાઈ જશે કે શું કે છે. અહો રાજચંદ્ર બાલ ખ્યાલ નથી પામતા એ રાજચંદ્ર બાલ ખ્યાલ નથી પામતા એ બાલ નું હું અહિયાં હો રાજચંદ્ર એ પોતાની જાત બરોબર હે રાજચંદ્ર ભાઈ આ બાલ લોકો બાળક લોકો ને ખ્યાલ નથી આનો ખ્યાલ પામતા નથી. આ બાળક જીવો છે બાલ જીવો અને બાલ જીવો કેવાય છે બરોબર. તો આનો ખ્યાલ નથી પામતા એ જીનેશ્વર તણી વાણી જેને જાણી તેને જાણી શું જાણી તેને જાણી બાલ લોકોને વાક્ય લખ્યું છે બરોબર. તો માપશો નહી એવું લખ્યું છે ને તો કે છે જ્ઞાની ને માપશો નહીં. જ્ઞાની ને માપશો નહીં જ્ઞાની ને માપશો નહીં વાણી ને માપશો નહીં કશું એમનું એમનું કશું માપશો નહીં. એનું બધું અલૌકિક હોય છે ને લૌકિક માં છે મિકેનિકલ માં છે. તો કાલે જે આવેલા ને એ શ્રીમદ રાજચંદ્ર જે વાંધો છે ને એ કાયમ મારે ભરતી જ જોવે. પ્રકૃતિ સુધી જાય ને બધા લોકો આત્માનું પોતાનું આત્માનું કલ્યાણ કરી દે બધા આપડે આપડે કર્જો બજાવવાની એમને છોકરા જોડે ફાવે છે તો સારું, આપણને સારું હોય કોઈ પણ રીતે કોઈની જોડે ફાવતું હોય એટલે સારું. તો એ કોઈ જણ ના ફાવતો એકલા પડી દે પછી. એટલું ભાવે છે એટલું એટલું તો શાંતિ રાખવાની કે એકબીજા લઈ તો ભાવે છે તો ખાવા પીવાનું મળે ને. સુધારા છે તમારું બધું બગડ સુધરે નહીં. આ તો બધું પ્રકૃતિ લઈ રહ્યા પ્રકૃતિ નહીં બોલ્યો અને કઈ ગયો મને અનુભૂતિ થઈ ગઈ. કેવો ડાયા તમારે તમે બને ત્યાં વડોદરા પરીક્ષા જતી રહે. સાચા ખોટાની પરીક્ષા સીધી લાઈન માં હોય ને તેને હોય, પછી સાચા ખોટા ની પરીક્ષા જતી રહે. પછી નથી મળશે ને એવી વસ્તુ છે. બુદ્ધિ મારી નાખે છે ને દેવતા બુદ્ધિ ના કાબુમાં આવે માણસ માણસ જ ને આવે. શું કહ્યું? બુદ્ધિ ના કાબુ મન નો કાબુ ન છૂટે. મન નો કાબુ વાળો માણસ ના કાબુ વાળો છૂટે જ નહીં. એ તો બહુ ગ્રાસિંગ બુદ્ધિ ના કાબુ. મન થી બહુ બંધ હોય છે. મન ઘર છે, બુદ્ધિ નિશ્ચિત છે. બુદ્ધિ આવે છે ક્યાંથી? બુદ્ધિ માણસ પાસે આવે છે ક્યાંથી? બુદ્ધિ માણસ પાસે આવે છે ક્યાંથી? બુદ્ધિ નો તો પ્રકાશ છે. શું છે? બે પ્રકાર. એક આત્માનો ડાયરેક્ટ ડિરેક્ટ પ્રકાશ અને એક ઇનડિરેક્ટ પ્રકાશ. ઇનડિરેક્ટ જગત આખા ને ઇન્ડિરેક્ટ પ્રકાશ હોય. વધતો ઓછો તેના થ્રુ આવે તેના પર આધાર. તે અહંકાર થ્રુ આવવાની કેવી? આત્મા વચ્ચે મીડિયમ અહંકાર. અહંકાર ના થ્રુ આ બાજુ જેટલી આવે એ બધી બુદ્ધિમાં ગણાય. જય સત્યન. આવો એટલે એ બધી બુદ્ધિમાં ગણાય. અહંકાર ના થ્રુ આવે છે. અહંકાર જાડો હોય એટલે આમ શરીર નો જાડો નહીં, આવું તો બધા ભાષા નામ દીધું. અહંકાર જાડો એટલે વ્યવહાર ન હોય. બુદ્ધિ બે ભાન હોય. કેવી ભાઈ? બુદ્ધિ બે ભાન. અહંકાર સૂક્ષ્મ હોય તો બુદ્ધિ સૂક્ષ્મ હોય. અહંકાર ગોંડો હોય તો બુદ્ધિ કાળી હોય. અહંકાર ચીકણો હોય તો બુદ્ધિ ચીકડી. અહંકાર લૂલો તો બુદ્ધિ લૂલી. જેવો અહંકાર એવી એની બુદ્ધિ. અહંકાર ના આધારે બુદ્ધિ છે કે બુદ્ધિ ના આધારે અહંકાર? અને બુદ્ધિ અહંકાર ખરા છે એટલે ડિરેક્ટ પ્રકાશ. એટલે અમને ડિરેક્ટ પ્રકાશ છે. પ્રશ્ન છે દાદા, અહંકાર ને આધારે બુદ્ધિ છે કે બુદ્ધિ ના આધારે અહંકાર છે? અહંકાર ના આધારે બુદ્ધિ છે કે બુદ્ધિ ના આધારે અહંકાર છે? અહંકાર ના આધારે બુદ્ધિ છે. અહંકાર ના આધારે બધું. અહંકાર ના આધારે જ છે આ બધું. અમારે સામ્રાજ્ય બધું જે પૂછતી અહંકાર ના આધાર છે. એ અહંકાર પછી મન થી ચપડી જાય, લાલ ચું ખરો જાય, અધલો પાછો કેવો દેખે નહી, દેખે નહી. ધૃતરાજ કોને? બુદ્ધિ કે મન કે મન ના એમાં આવ્યો તો ત્રણ સપડ્યો, બુદ્ધિ ના એમાં તો સપડ્યો, એમ સપડ્યો પછી છોડે નહી દેવું, પણ મન થી છૂટી જાય તો બુદ્ધિ ના છૂટે. કારણ કે બુદ્ધિ જેવી હોય તેવો પેલો હોય, અગર પેલો હોય એવી બુદ્ધિ હોય. સામાન્ય માણસે બુદ્ધિ થી છૂટવા શું કરવું જોઈએ? સામાન્ય માણસે બુદ્ધિ થી છૂટવા શું કરવું જોઈએ? બુદ્ધિ થી છૂટવા માટે શું કરવું? બુદ્ધિ છૂટા પડે, બુદ્ધિ બુદ્ધિ માં તો એ સપડે શું કરું? દાદા આત્મલક્ષ્ય જો ન થયું હોય, આત્મલક્ષ્ય જો ન થયું હોય તો બુદ્ધિ થી છૂટાય કેવી રીતે? ના સીધા છૂટાય, છૂટાય જ નહીં. અને આત્મલક્ષ્ય જો થયું હોય ના, બુદ્ધિ છૂટાય, બુદ્ધિ ને બુદ્ધિ નો જો વિરોધી થતો જાય રોજ બુદ્ધિ છૂટાય. બંધાયેલો છે છતાં વિરોધી કેવું બંધાયેલું? એક ગવર્મેન્ટ જેલમાં ગયેલ છે આ લોકોને, એ બંધેલા છે છતાં આ લોકો વિરોધી છે ગવર્મેન્ટ ના. શું કહ્યું? ગવર્મેન્ટ વિરોધી છેવટે ગવર્મેન્ટ કાઢે. બંધાયેલા છતાં વિરોધી કાઢવી બુદ્ધિ ને બુદ્ધિ થી કાઢવી ના, પોતે બંધાયેલો છે તો અહંકાર પોતે બંધાયેલો છે છતાંય, પણ એ છે તે બુદ્ધિ બુદ્ધિ ના એના ઉપર પોતાને આનંદ થાય છે, તેથી બુદ્ધિ ખાલી ખાલી ભૂલી. હવે બુદ્ધિ ખરાબ છે ને ખોટી છે વસ્તુ એની માન્યતા ફરી બુદ્ધિ ડિમિનિશ થતી જાય છે. અહંકાર ડાયો થતો ગયો, અહંકાર ડાયો થતો, અહંકાર ગાંડો થયો બુદ્ધિ નહીં કરી. શું? તેથી બાળ બુદ્ધિ એ ગાળી છે, અહંકાર ગાંડો થાય પછી એ બુદ્ધિ એવી થઈ જાય. અહંકાર લૂલો થાય તો બુદ્ધિ લૂલી થાય, અહંકાર કદરૂપો થાય તો બુદ્ધિ કદરૂપી થઈ જાય, અહંકાર રૂપાળો થાય તો બુદ્ધિ રૂપાળી જાય. તો દાદા આ જે ક્રમિકમાં અહંકાર તેજસ્વી અહંકાર અગર તો શુદ્ધ અહંકાર હોય તે ઠેઠ સુધી એને લઈ જાય દરવાજા સુધી. ક્રમિકમાં શુદ્ધ અહંકાર અગર તો તેજસ્વી અહંકાર ઠેઠ સુધી એને લઈ જાય. તેજસ્વી નહીં, શુદ્ધ શુદ્ધ શુદ્ધ અહંકાર. શુદ્ધ અહંકાર એટલે શું? કે અહંકાર એમાં કોઈ બધું શુદ્ધું શુદ્ધું શુદ્ધું છેવટે શું રે? કસાયો રે, કસાયો અહંકાર ની ભાઈ અહંકાર. એ કસાયો જયારે કાઢવાની પ્રક્રિયા ચાલુ થાય ત્યાંથી કસાયો છૂટતા છૂટતા છૂટતા છૂટતા એ અહંકાર માં એક પરમાણુ મમતા ના રહી કે કસાય ના રહ્યા, એટલે એ શુદ્ધ અહંકાર થઈ ગયો નિર્મમત્વ સંપૂર્ણ. કસાયો ના આધારે મમતા છે, કસાયો જાય મમતા જાય, કસાયો નીકળી જાય મમતા જાય. શું? પ્રશ્ન છે અહંકાર ને શુદ્ધ કેવી રીતે કરવો? શુદ્ધ અહંકાર કેવી રીતે પ્રાપ્ત કરવો? અહંકાર ને શુદ્ધ કેવી રીતે કરવો? અહંકાર શુદ્ધ કરવા માટે આ ક્રમિક માર્ગ ના બધા સ્ટેપ લેતા ચડવા જોઈએ. ક્રમિક માર્ગ ના સ્ટેપ ચડવા જેટલો પરિગ્રહ ઓછો થાય, જેટલો પરિગ્રહ ઓછો થાય, જેટલો સંસર્ગ સતનો સંસર્ગ હોય. સંસર્ગ સત્સંગ નો સંસર્ગ હોય અને આ પરિગ્રહ છૂટતો જતો હોય. જો વિકારી ભાવ, વિષય વિકારી ભાવ ઓછા થતા જાય તો તેમ તેમ તો તે ઉપર ચડતો જાય. આકર્મિક નો મરસતો જો. અને દેવતે પણ એવું કરે કે જેવું બોલ્યો એ જે બોલ્યો એવું વર્તે, એટલે મનમાં જે હોય એવું બોલે અને એવું વર્તે તો તે પછી આગળ કમિક માર્ગ ચાલુ થાય. ત્યાં કમિક બંધ થઈ ગયો. મનમાં હોય તે બોલે તો જુદી જતી, વર્તનમાં જુદી જતી. સમજેલું કઈ જગ્યા એવું અમે જ રોજ એ પ્રમાણે પ્રેક્ટિસ કરીએ ને, અમે જ એ પ્રમાણે રોજ પ્રેક્ટિસ કરીએ છીએ ને. બોલવાનું એક, વર્તવાનું બીજું, મનમાં ત્રીજું. એટલે કમિક માર્ગ ધર્મ જ બંધ થઈ ગયો. જેને સંસારનો ધર્મ કહે છે હિન્દુસ્તાન નો, બહારનો નહીં, બહાર ધર્મ ચાલુ છે. હિન્દુસ્તાન નો ધર્મ બંધ થઈ ગયો. કેટલા અક્રમ નીકળ્યો ને, અક્રમ તે જ નીકળ્યો. ક્રમ બંધ થયો એટલે અક્રમ. કે ભાઈ તારે જે આવું જ બોલું છું તારે એ માર્ગ જ ખોટો, મારે બીજા માર્ગ આપણે. સર્ચ કરીને પાછા એમ નથી કહેતા કે અમારું કરેક્ટ જ છે, શું કે છે. અને આપણા તો રિસર્ચ આ ખોટી હોય છે કે અમારું જ ખરું છે, બીજા ખરું. હવે એમાં જે પ્રશ્ન છે તે એ છે કે કસ્તુરી મૃગ એની ડ્યુટીમાં કસ્તુરી છે, છતાં વાત છે આખા જંગલ ના જંગલ ખૂંડે બહાર નથી ને. એ જ પોઈન્ટ ઉપર આ રિસર્ચ છે, એ જ પોઈન્ટ ઉપર આ રિસર્ચ છે કે હ્યુમન નોઝ ઇઝ મેગ્નેટિક અને એને બધું ખ્યાલ આવે, પણ વી હેવ મિસ ધ યુઝ. We have forgotten how to make use of it. How to? Make use of it. એ જે શક્તિ છે મેગ્નેટિઝમ, વી હેવ ફોરગોટન હાઉ ટુ મેક યુઝ ઓફ ઇટ. બરોબર. તો આ ત્રણમાં હોય, બોન્સમાં હોય, કલમાં હોય અને સિન્યુઝમાં હોય, આ ત્રણમાં. સિન્યુઝ એટલે આપણી નસો. એ ત્રણમાં કલ અટે ખોપરી. એ ત્રણમાં શું હોય? પેલી જે મેગ્નેટિઝમ છે ને, જે જેનો યંત્ર મનાકમાં છે ને આ બોડીમાં, હ્યુમન બોડીમાં. કંપાસ ક્યાં ગયા છે? હા, કંપાસ અહીંયા નાકમાં. નાકમાં કંપાસ. એ મેન હેઝ અ કંપાસ ઇન હિઝ નોઝ, હા, બટ હેઝ મોસ્ટલી ફરગોટન હાઉ ટુ યુઝ ઇટ. હા, એ ઇઝ અ બ્રિટિશ સાયન્ટિસ્ટ, મેન્ચેસ્ટર યુનિવર્સિટી, 10th January 1983. સાચી કહીને પૂર્ણ એને મને સમજાવો. એટલા માટે મેં આપણો ઘરગથ્થુ દાખલો લીધો કે આ કૂતરામાં હોય છે જ ને, કૂતરા તરત પકડે છે મેગ્નેટિઝમ એક જાત નું. આ કૂતરામાં હોય છે ને, કૂતરા તરત પકડે છે કે છે મેગ્નેટિઝમ. છે તે ઇન્દ્રિયો ને સદુપયોગ છે. શું કહ્યું? પહેલું વાક્ય છે ને દાદા, એ મહત્વનું છે કે દરેક માણસ માં આ મેગ્નેટિઝમ છે, પણ એનો ઉપયોગ કરતા નથી આવડતો. ના, પણ ઉપયોગ કરે છે. જ્યાં આગળ મેગ્નેટિક અસર જ નહીં રહી તો ઉપયોગ શું કરે છે? કોઈનું ભાગ્ય, કોઈ માણસના નાક ઉપર મેગ્નેટિક અસર હોય રહી હોય, કારણ કે ડુંગળું કપાતું હોય એને ઘોડતું નહીં, જોડે ડુંગળું કપાતું હોય ને તો એને ઘોડતું નહીં. બરોબર. અને જ્યારે આ જાનવરનું નાક બસ બે મહિલ જેટલો હોય તો તરત છૂટી જાય. કારણ કે આ તો બધો દુરુપયોગ કર્યા, નાક નો વાંક નો બધા, કોઈ કોઈ અસર જ નથી દાદા. આમાં એને ડિટેલ મૂકી એવું નથી લાગ્યો કે, અને આ તો આ સુગંધી થોડી વાની હોળી વાની હોળી વાની હોળી સમજ ને. એટલે આ તો હે નાક બુઠ્ઠા થઈ ગયો છે, ઇન્દ્રિયો બધી બુઠ્ઠી છે આપડા, બુઠ્ઠી છે ઇન્દ્રિયો. એમની તો આદિવાસી નું હોય સતીશ, એટલે એ તો એને ડિટેલ બધી આપી. પણ બધા મૃગો કસ્તુરી મૃગ નથી હોતા, અમુક થોડી સુગંધ ને છૂટ્યા કરે. એટલે એના આજુબાજુ વાતાવરણમાં એમ લાગે કઈ કઈક આ સુગંધ આવે છે, એ જ સુગંધ ની પાછળ એ ફર્યા કરે. એ જેમ ફરે તેમ આ સુગંધ આગળ જતી જાય એની જોડે જોડે. વાતાવરણ સુગંધ એનું છે, એટલે ખોલખોલ કરે કઈ બગતું નથી. એવો એક બીજો છે કે વૃક્ષ શૃંગ માણસ બહુ આવે તો એમ દુઃખ ને દુઃખ તો જતું નથી, અને કરવાનું શું. આ તો બધું લખે ફોરેન આવું લખે, ખોટું નથી લખતા. એ બધા સંસારી માટે જેને સાધારણ સુખ છે, આ બધા લોકો સનાતન સુખ માટે ભેગા થયા છે. હવે આ તો બધું વિકલ્પી તમને બધું જોઈતું જ નથી. આ વિકલ્પી કહેવાય તે તમારે જોઈતું નથી, લોકોને માટે જરૂર છે. સમજો ને, એટલે આનો અર્થ જ નહીં ને, જરૂર જ નહીં ને. આપણે મૂળ ઉપર રહીએ કસ્તુરી મૃગ એને કેમ એને ખબર નથી પડતી, પણ છેવટે તો બીજાને ખબર પડી લઈ જાય છે. તો એને જો આત્મજ્ઞાન થયું હોત કે મારી ડ્યુટીમાં આ કસ્તુરી છે, તો આખો જુદી જ વસ્તુ હોત ને. ના, તે એવી રીતે એ તો એવું છે ને, એ સિબિલી ક્વોલિટી કરી છે આપણા શાસ્ત્રકારો એ કસ્તુરી નહીં, કે એવી રીતે પોતાના પોતાની અંદર સુખ છે અને આ બહાર ભટકે છે એવું કહેવા માંગે. હા બરોબર, સુખ પોતાના આત્મામાં છે અને આ સુખ ખોલવા બહાર ભટેક ભટેક ભટેક ભટેક. જયારે કોઈ એને જગાડે ભાઈ સુખ નહીં છે, હવે તારે પોચરો પડે ને પોચરો પડે ને, શું એટલે આને કઈ લેવા દેવા નથી. એટલે સુખ આત્મામાં છે, આત્મા જાણો એવું કે છે, એ જાણવાની જરૂર આપણે. એટલે આત્માની વાતો કરીએ તો કામ નહીં. આ તો બધું સાયન્ટિસ્ટ બધું બહુ લખતી હશે, લખવા દો ને, એનો વાંધો નથી. હોય ત્યારે બુદ્ધિ થશે અને બીજી બાજુ ફેરી ફેરી કરશે તે અર્ધમિલ છે, પણ બુદ્ધિ હવા લાખ મિલ દેખાડે છે એ અર્ધમિલ છે. બુદ્ધિ ના વપરાય તો નથી, તેટલું નથી કશું છે નહીં. આ તો બુદ્ધિ ફતે ફસે કર્યા કરે, આપણે એમને કેવું એ ક્યાં સુધી ફસે, હું જીવતો છું ત્યાં સુધી તું છું, હું જોવાઈ શકે. એટલે એક દાડે અમે સાચ છે, એ સાચ છે એકદમ. આપણું આપણું સાબરા છે એકદમ. શું બુદ્ધિ તો બહુ ફસે છે, પાર વધુ ફસે છે. આ બુદ્ધિ ફસે, બાકી આ તો બુદ્ધિ ના ફસે. અમારા કયા પ્રમાણે ચાલ્યો એટલે થઈ ગયું, આખો આત્મા જ રૂપિયા થઈ ગયું બધા. આપણે તો થયા બધા, પછી વસ્તુ જાય દાડે પછી બીજનો પૂરેમ થવાની તૈયારી. દાદા આજે કે છે કે સમજવું અને સમાવવું એ બે જુદું જુદું હશે. સમજો હોય તે સમાય જાય, સમય જાય. સમજો હોય તે સમય જાય, સમય જાય. અને ના સમજો હોય તે સમાય નહીં, એ સમાય નહીં. સમજ્યો તો ખરો, પણ બુદ્ધિ અને ઉપકાર કરાવડાવે. શું કરે, સમજેલું હોય તો ઉપકાર કરાવડાવે. ઉપકાર બુદ્ધિ ઠેર સુધી ફજત કરે મારી ભાવના. શું કહેવાનું છે, બુદ્ધિ સંસારમાં શું જરા આપણને માર કરી આપે, અને મોક્ષે જવામાં તો ફજત કરે આપણો. એ ઢેર ફજે તો શું કરે બુદ્ધિ. હવે શું છે, આ આવી હકીકત છે બુદ્ધિ નું. શું છે, સમજવું અને અનુભવવું એ બે જુદી વસ્તુ. નહી, આપણે ત્યાં, આપણે ત્યાં બીજે બધે સમજવું જુદું છે, આપણે ત્યાં સમજવું અને અનુભવ બે સાથે જ થવું જોઈએ. શું કરું? ઓન ધી મોમેન્ટ. ધીસ ઇઝ ધ કેસ બેંક છે. એક માણસે 5 વખત થતે તમારી રૂબરૂમાં 7 વખત પેલો લોટ વાળો બોલ્યો. શું બોલ્યો? બુદ્ધિશાળી હતો પણ બુદ્ધિ હે રેગ્યુલર સ્ટેજ માં. કેવી રેગ્યુલર સ્ટેજ? માણસ હતો. શબ્દો પ્રશ્ન પૂછતો હતો તે શું કર્યું? એને થોડાક પ્રશ્ન પૂછ્યા, સોલ્યુશન જે મળ્યું તેમાં પછી એમને શું કહ્યું? એને પછી સોલ્યુશન મળ્યા પછી એને પૂછ્યું કે આવ્યું આ નિખાલસ આપણી આ વાણી અને નિખાલસ મુખ, એ નિખાલસ હર્ષ્ય, એનું રહસ્ય શું? આ બધું આવું નિખાલસ વાણી માં બધું નથી, આવું નિખાલસ હર્ષ્ય પછી કે છે. મન તમે શું કર્યો? મેસમેરિઝમ તો નથી કર્યો? પોતાનો હતો જ નહીં. શું સાચો છું? માટે નહીં તું પોતાનું, મારી પાસે તું સાચો છું, તારે પોતા નહીં રહું. અને જો તું બુદ્ધિ ને આધીન છું તો તું તારે પોતા ભરીશ. શું કરું? પોતા એટલે જો ને થોડી વારમાં હવે એને જ્ઞાન આપીશ. શું નિશ્ચિત દશા થઈ જાય? આ સાત વખત હું દાદા પર અસીમ થઈ જગ્યા બોલ્યો તેમાં એને એમ કહ્યું મને અનુભવ થઈ ગયો. અનુભૂતિ થઈ ગઈ. આવે આ શબ્દમાં, આ શબ્દમાં એટલી બધી અનુભૂતિ છે કે આ શબ્દ બોલે જ તો નરી આત્મા અનુભવ છે. પણ હવે શું થાય તે બીજો જે દેવા છે ને, ઓરડા આપણે કરેલા છે, પાછા ચૂકવવા તો પડે ને. આપણે કમાડી વધી પણ ઓરડા ચૂકવવા પડે. ચૂકવતો ચૂકવતો મેન્ટેનન્સ પૂરતું રહે છે, વધતું નથી. અને એને તો એમને તરત જ જ્ઞાને નથી આપી કે ડાયો જમરો થઈ ગયો. નહીં, બે બે વર્ષથી તમારી ડાયો જોઉં છું કે પ્રયત્ન કર્યા પણ પ્રયત્ન કરતો આ તો એક જ શબ્દ થી અનુભવ થાય. એવું બહુ શબ્દ બોલવાની જરૂર નથી. સ્વામી ચિન્માયાનંદજી એના એક શહેર ઉપર બહુ બોલે છે અને કહે છે કે તમે બોલતા જાઓ હું સુચિત આનંદ કરું છું. સુચિત આનંદ કરું. તમે કહ્યું ને કોરી સ્લેટ મિકેનિકલ સારી શોધ કોઈ કરે કે સ્વામી ચિન્માયાનંદ એવું કે છે કે તમે બોલતા જાઓ બોલતા જાઓ કે હું સચ્ચિદ આનંદ સ્વરૂપ છું, સચ્ચિદ આનંદ સ્વરૂપ છું, એટલે તમને અનુભૂતિ થશે. બોલવાથી શું હોય? સચ્ચિદ આનંદ સ્વરૂપ છે તો જયારે બૈરી થાય ત્યારે બોલો છીએ. અનુભવ તો પ્રભુ ની કૃપા થયા નહીં. બૈરી કકરાટ થયો હોય બોલો છે સચિદાનંદ સ્વરૂપ. અનુભવ તો કે પ્રભુ ની કૃપા સિવાય ના થાય. અનુભવ તો પ્રભુ ની કૃપા સિવાય ના થાય. હું આત્મા છું. સચિદાનંદ સચિદાન કર્યો છું દાડો. એ તો લાખ હતા ત્યાં લોકો સચિદાનંદ સચિદાનંદ ચિમરાનંદ સચિદાનંદ સચિદાન કરે. એમનો અક્ષર ભર્યો નથી. તું એક અક્ષર એમનો ભર્યો નથી તો હમણાં શું ભરે છે? શું એ નથી વરેવું? એ બધા બુદ્ધિ ના સર્કલ માં બુદ્ધિ ની કસરત પોતે કરે છે. બુદ્ધિ ની કસરત કરાવડાવા છે. શું કરે છે? તમે કહ્યું ને ચોખ્ખો બ્લેન્ક પેપર એ પણ મેં હવારે કીધું છું ને વાણો છે ને એકદમ બાકી હું ચિન્માયાનંદ સ્વરૂપ છું, ચિન્માયાનંદ હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું, સચ્ચિદાનંદ સ્વરૂપ છું. રહું જો રહ્યા થયા પછી બોલવા પડશે, બોલાય જ નહીં, બોલાય છે જાણ્યા પછી બોલાયા ના બોલાયા. આ તો લોકોને લોકો આમ ઊંધા મારી મારી મસ્કુલી મારી નાખ્યા લોકોને. શું કહ્યું લોકો, કોઈ જીવતો રહેવા દીધો જ નથી ને. કયા સ્વરૂપ ને સચ્ચિદાનંદ કેવું સમજાવ્યો તો શું થાય? એટલે પછી એક માણસ મને કે છે, કેમ આવા ઉપદેશકો બોલતા છે? ઉપદેશકો તો કરવે પીતે શું છે ને, લાકડા વાંકો હોય તો એવો સી આવે, નહીં તો સીધી હોય તો કરવે સુધી જાય. તમે લાકડો સીધો થશે એટલે મેં સીધી આવે, લાકડો ફાંકો તો એટલે કરવતી બધી આવી જાય. તમને સમજાય ને? નથી ઉપદેશ હારો ઉપદેશ જોગું જોઈએ બધા સીધા હશે. શું લાકડા વાંકો હોય ત્યાંથી કરવતી વાંકી આવે, પણ જો એ સીધી જાય છૂટી જાય એમ. તમે કીધું કે છૂટી જાય વાંક, આ લાકડું વાંકું ને એમાં જો સીધી કરવતી જાય છૂટી જાય. કરે હું એ લાકડા ને શું જાય વાંકાય છે. આપડે બાંકા કહે પેલા પ્રદેશ વાળા બાંકા કહે, એમાં તો તારી ગરબે જુદી છે. એટલે એમને ગરબેથી વાંકી જ હોય. એ તો મને મુંબઈમાં એક જણ પૂછ્યું હતું, બોલું મેં કીધું એક જણે સવા 1000-2000 ભેગું થયું હતું. બધું એમને શું દોષ કરો, આ બેઠો છે પેલા ગરબેથી વાંકી આવી. જ્ઞાન મેળવ્યું હોય તેની શું નિશાની છે ચહેરા પર, કેવી રીતે લાગે કે આને જ્ઞાન મેળવ્યું છે? એ વાત બરાબર છે, પણ કે જેને જ્ઞાન મેળવ્યું છે એના ચહેરા ઉપર શું નિશાની હોય કે જેથી કરીને આપણે ખબર પડે કે એને જ્ઞાન મેળવ્યું છે? ના એ તો ચહેરા ઉપરથી ખબર પડે, કોઈને ના પડે તો ચહેરા તો એટલું બધું ઝેરીપણું આવવું એ મુશ્કેલ વસ્તુ છે. આ કામ આંખોમાં ચહેરામાં તેજ આવે, આંખોમાં ચહેરામાં તો બધું તેજ તો બધું બહુ આવે. પેલું અમે બહુ આવે, શું એવું જોવાનું નથી કે જોવાનું લાવણી હતા છે તે એમનામાં લાવણી જોવાની પરીક્ષા ના હોય કોઈને. બીજું બધું તેજ ભેજ વાંખ્યો તેજ વાંખ્યો તો તેજ કેવો હા અમાન ફાડી નાખે એવું વાંચ્યો હોય. કારણ કે એ લોકોએ શું કર્યું, તાટકો કરેલો. શું કરે એમાં કશું માનવું નહીં, કશું હોય નહીં. ચાલ લાવણી હતા ના હોય, જો લાવણી હતો હોય લાવણી હતા લોકો પરીક્ષા ના હોય. એ બધું કે તો આખા તેલ પણ તો આખા તેલ તો બધા હા ત્રાટક કરનારા નહીં આવે. એકાગ્ર થાય એટલું આખા તેજ હતો ને, પણ છતાંય પણ એવા લોકો પાસે આવું સારું, પેલા લોકો આવ જો નિશ્ચેજ દેખાતા તો હા બાદ શું એમાં છે ને દાદા, એક પુસ્તક છે આર્ટ ઓફ ફેસ રીડિંગ, 7 કલર્સ આર મૂવિંગ ઓન યોર ફેસ. માલ કોઈ બધું કબાટ ખાલી જેને આત્મા નો અનુભવ મેળ્યું છે તેમાં અતિ નિમ્રતા હોય તેનું નિશાની મોટી. જેને આત્મા અનુભવ મેળ્યો છે એનામાં અતિ નમ્રતા હોય એ જ એની નિશાની. એ નિશાની આત્મ પ્રાપ્ત કરે નિશાની કરી આ ગારો પડે માર મારે તો આશીર્વાદ આપે, બીજા ના સહન કરી શકે ગાળો ને માર ને અપમાન. બીજાને અપમાન કરીએ એટલે તરત છે તે બગડી જાય, એ દૂધની કે ચા ના થાય. અપમાન કર્યું છે. દૂધ નું અપમાન કરી દે પછી દૂધ નું ક્યાં થાય એનું જાય. એટલે એમાં એવું છે ને દાદા, તમે ગમે એટલું એમ કહો કે તું ભગવાન, પણ અમે આ સહન ન કરી શકીએ. We will never be able to stand this. કોઈ પણ અપમાન કરે, અગર તો એ કરે તો અમારો અહમ કરતા આવવાનો બાર. એનું છે ને કે ત્યારે આ હાથવું છે તેમ હસવાય છે, નથી હાથવું તેમ નથી હસવું. અપમાન નથી થવા દેવું, એવું જેને હાથવું છે તે તો એને રખાતો થોડે જ નહીં ને, એ તો ગોરખા ગોરખા બધા રાખ્યા જ. અપમાન થવા દેવું છે તે ગોરખા કાઢી દેવું આપી દે કે ભાઈ આવા જાઓ તમારે ઘેર. મહેતા સાહેબ બધા ગુરખા કાઢી મળ્યા. તમે કેવા ગુરખા રાખ્યા? તમને ભયંકર ગુરખા, ભયંકર અને કસ્તુરી ખોરાક. એમને બધા કરતા જિજ્ઞાસા બધા તારે જાણું કસ્તરી મળવાના પ્રિય તો થોડા કસ્તરી મળવાના થોડાક જ દિવસ દસરા પછી આપડે નહીં કહેતા કે દસરા પછી આ વિશે દિવાળી એટલે વીસ દાડા પછી દિવાળી આવી ગયું છે એમ. આ અપમાન કર્યું એટલે દસરા આવી ગઈ. દિવાળી આવ્યું ને અપમાન આનંદ પૂર્વક એ થાય. અપમાન આનંદ પૂર્વક ઝીલી લેવાનું એમનો પ્રશ્ન. જીરવવાનું, જીલવાનું નહીં, જીરવવાનું. અપમાન આનંદ પૂર્વક, આનંદ પૂર્વક જરા સમજાવ. અપમાન થયો દશહરા દશરો દિવાળી નું લાગવું નહીં જોઈએ, લાગવું નથી. ભાઈ પૂછે છે કે અપમાન ને આનંદ પૂર્વક જીલવવું કે જીલવું એ જરા સમજાતું નથી. આનંદ પૂર્વક હું તો શું કઉ છું, જીરવવું નહી, જીરવવું એ તો વધુ થાય તો ના જીરવાય પછી. પણ આનંદ પૂર્વક ભોગવવું, શું કરવું, જેમ માન માન આનંદ પૂર્વક ભોગવે છે એવું જ રીતે અપમાન પણ તે આનંદ પૂર્વક ભોગવે ત્યારે કસ્તુરી નજીક માં. અમને કહે કે દાદા ભગવાન શું છે એટલે અમે આનંદ પૂર્વક ભોગવીએ. શું કહ્યું કે એમ પટેલ ન લાયક છે તે અમે આનંદ પૂર્વક ભોગવીએ. શું કહ્યું? કારણ કે પેલું આનંદ પૂર્વક હતા અમર કેમ કે ક્ષમતા નથી આવી રહી, ક્ષમતા આવશે તે દળ જતે કસ્તુરી તૈયાર. વિષમતા લેતી કસ્તુરી જઈ થતી નથી. તમે શું પ્રયત્ન કરી રહ્યા, ક્ષમતા લાવવાનો? હા લાવવાનો માન, માનમાં જેટલું આપણે ભોગવી છે માલ ને આવો આવો ઉપર આવો ભોગવ છો ચાલ્યો. અને અપમાન માં આમ કેમ થઈ જાવ છો તમે? ભોગવતો ભાઈ સમાન ભોગવતો તો ત્યાં આગળ થશે કસ્તુરી તૈયાર જ છે નજીક માં. ભોગવટ આમ તમે ફેર કરો તો મેં શું કરો તો તમારી શી ઈચ્છા? આપણે દાદા બતાવ્યું છે કે એવું આવે તો અંતર તપ નું ટાણું મળ્યું. હે અંતર તપ નું ટાણું મળ્યું. હા આનંદો રે આનંદો, અંતર તપ નું ટાણું મળ્યું. આનંદો રે આનંદો નહીં, અંતર તપ નું શું મળ્યું? ટાણું, ટાણું, ટાણું મળ્યું. આવું આવું આનંદો રે આનંદો. એ છે તે આત્માનું વિટામિન છે અને માન દેહ નું વિટામિન. માન દેહ નું બુદ્ધિ નું બધા નું માન વિટામિન છે અને અપમાન આત્મા નું વિટામિન છે. શું કહ્યું? કયું વિટામિન લેવું વધારે સારું? બહુ લેવા બંને છોડવું નહીં. એવું કહ્યું છે કે દાદા, એ ટાણું મળ્યું એ લખવું બહુ સહેલું છે, બોલવું સહેલું છે, જીવનમાં રોજિંદા જીવનમાં 24 કલાકમાં એનો અમલ બહુ અઘરો છે. 24 કલાક ને હું તો આ 2 વર્ષથી અમે 1 મિનિટ ચૂક્યા નથી એવું જાણું છું. વ્યક્તિગત આપણે વાત નથી કરતા, સામાન્ય વાત કરીએ. સામાન્ય લોકો બધા 12 વર્ષથી વિટામિન છે. મારું આ બોલવાનું હતું, મારું આ જાતનું એ હતું, માટે આ ગાવો છે. ના, એવું મારું જ નહી, તમારું જ નહી ને બધું. અહંકાર ને મમત્વ બિલકુલ છૂટી જાય. આપડે ટપ્પા લેવાની છે કે ગાળો દેવાનો વખત કોઈ મફત ગાળો દેતું નથી, તમારામાં કઈ ખામી છે તો ગાળો દે છે. હા બરોબર છે. ખામી મારે વાંધો નથી, એ ડિસ્ચાર્જ છે. શું છે મને ખામી ની કિંમત? તને મમતા ને ત્યાં કે નહી? મમતા મમતા રહી છે જાય નઈ સીધે. ભાઈ પૂછે છે કે અપમાન એ આત્મા નું વિટામિન છે, એ જરા સમજાવો કેવી રીતે છે. આ આત્મબુદ્ધિ દેહમાં આત્મબુદ્ધિ છે. શું છે? દેહાધ્યાસ કહેવાય. દેહમાં આત્મબુદ્ધિ કે આ હું જ છું એને દેહાધ્યાસ કહેવાય. દેહાધ્યાસ એટલે આપણે માન આપીએ એટલે ખુશ થઈ જાય. શું કહે? દેહાદ્યાસ વધે છે. ઉઠો શું થાય? પોસાય છે. પોહાય ના પોહાય? માન આપીએ એટલે પારો ચડે ને, એને કેપ કહેવાય. મેળો કેપ કહેવાય. કેપ ચડ્યો કે છે. હવે એ તે અપમાન કરીએ એટલે આ કેપ ઉતરે અહીંયા આગળ. તો આત્મા પ્રાપ્ત કરવાનો અહીં કેપ ઉતરી જાય તો આત્મા પ્રાપ્ત થાય. અહીં કેપ ચડ્યો હોય તો આત્મા પ્રાપ્ત થાય. એટલે અહીં જેટલો કેપ ઉતરે એટલો એ આત્માનો છે. તે વિચારણ આ બંને કેપ એ પૂતદંડ થયા, ચડ્યો ને ઉતર્યો. આત્માને કઈ નહીં, આત્માને કશું, આત્માને કશું નહીં. આ પૂતગલ નામનું જે પ્રોટેક્શન છે અંદર પહોંચવાનું, આપણે વચ્ચે આડ છે એ કાઢવાનું છે. આ રોગ છે, ભયંકર રોગ, સંસાર રોગ થયેલો છે અને તે વસ્ત સાધ્ય થયો. કેવું? ક્રોનિક થઈ ગયેલો. હજી કેન્સર નું થયું ને? હજી કેન્સર નું થયું ને? કેન્સર થયો હોય તો ભાઈ જતો રે પાછો. થયું નથી એની ખાતરી જ ને. હા ભાઈ, ઉમાકાંત ભાઈ પાછા આવે તો એટલે હું સમજી ગયું કેન્સર નહીં થયું. તો આ ચેડ પણ ચેડ્યું રહ્યા ટક્યા, કારણ લોબી એટલું બધું નહીં તોફાન. પણ તો એને ધંપવા ના હતી બુદ્ધિ, ધંપવા ના હતી. વિદાય કરી હતી, વિદાય આપવા માંડી છે. હવે તો વિદાય આપવા માંડી છે. હા, પણ એમનો કેવો નિયમ કે તમે જે કહો એમાં રહ્યું. એક દાડો કહ્યું મેં તો આટલી મરે. તમારે સવારમાં ઉઠીને તો આ ફાધર ને સાસંગ દંડ પ્રણામ કરી અને તમારે બીજું કામ કરવું તો ચાલુ બધું. ગઈ પેલા પ્રશ્ન ક્યાં ગયા? લક્ષણા ભક્તિ માં ગયેલા લોકો આત્મ સ્વરૂપ સુધી પહોંચે ખરા? પ્રેમલક્ષણા ભક્તિ માં જોયેલી છે પ્રેમ લક્ષ્મણ ભક્તિ કોઈ સાંભળી છે એ વાતમાં. આ તો સારા વખત માં લાખો એકાદ ગ્રંથ પ્રેમ લક્ષ્મણ ભક્તિ કરતો હતો, અને અત્યારે તો કળિયુગ માં પ્રેમ લક્ષ્મણ ભક્તિ એટલે કેવી, એટલે એ વાતમાં તારે સાંભળેલી છે તાર પછી આ વાતમાં. આ સાયન્સ ઓફ એબ્સોલ્યુટિઝમ માં ઈશ્વર પ્રેમ જેવી વસ્તુ રહેતી નથી. આપ જે સાયન્સ ઓફ એબ્સોલ્યુટિઝમ ની વાત કરો છો એમાં ઈશ્વર પ્રેમ નો છેદ ઉડી જાય છે. તો આ જે પૂરણ ગલન બંધ થયા, આ જે વિશેષ પરિણામ ઉભું થયું એના પૂરણ ગલન બંધ થયા પછી જે ચેતન તત્વ બાકી રહ્યું એ ક્યાં જાય? મૂળ માં મળે નહી, મળે ત્યાં તો એ કઈ માતા ઘર નથી.